પંદર સાત ત્યાંસી માટુંગા માણેકલાલ હોલ. હોસ્પિટલમાં જાઉં છું ત્યાં બધાને મુલાકાત લઉં, સામે કોઈ બેસો, એકાકી માણસ બેઠો હોય, એને કોઈ માણસની જરૂર હોય તો ત્યાં બેસીને વાતચીત કરું. કેમ છે ભાઈ, તબિયત કેમ છે? મારે એની જોડે કઈ અપેક્ષા નથી, કઈ લેવાની અપેક્ષા નહી. હૃદયમાં એમ થાય કે લીધા સિવાય આપવું, પણ આપનાર કોણ? પટેલ ને જુનીભાઈ પટેલ ને આપડે ખરેખર જુનીભાઈ છો? નહી, નામ રૂપ બધું મિથ્યા છે. આપડે જે સામે સામે બેઠા છીએ ને, તે અંતર માં બેઠેલો આવિર્ભાવ પામેલો ઈશ્વર છે, જેમ આપડે ભગવાન કીધું તમને. અંતર માં આવિર્ભાવ પામેલો ઈશ્વર છે. પામી ગયો છે આવિર્ભાવ? મને નાનપણ માં પામી ગયો છે, પાંચ વર્ષની ઉંમરે પામી ગયો છે. હું 5 વર્ષમાં અહીંયા મુંબઈમાં આવ્યો ને, ત્યારે દાદા કે વસંતભાઈ જન્મ છે, મને મુસલમાન ઉપાડી ગયો. પરમાત્મા કરે છે, આપણે કહેવાનું હતું શું? આપણે તો નિષ્કામ થઈએ છીએ. આપણે કહે પરમાત્મા નિષ્કામ કરે છે તેના માટે, જેથી આપણે આનંદ ની ખાતર, આનંદ ની ખાતર કરવાનું, આનંદ ની ખાતર, આનંદ ની ખાતર. પરમાત્મા ને તો આનંદ હોય ને, પરમાત્મા આનંદ હોય તો પછી એને કરવાની જરૂર છે. કરવાની જરૂર નથી તો આપણે દિવસ સંસારમાં તો રહીએ છીએ ને, સંસારમાં પછી એમ નિરૂ પિંતુથી કામ ના પડે. સંસારમાં આપણે બેઠા છીએ, હા બોલ, આપણે સંસારમાં બેઠા હોઈએ એમ વિશ્રામ થઈને આપણે ઉત્તમ કામ કરો છો. ઉત્તમ કામ કરો એથી ઉત્તમ આગળ જવું છે, સારું છે. આ કામ કરું ઉત્તમ કરો હવે આમ આગળ આવે. બસ બસ બસ મને કે તમે જાઓ દાદા પાસે, થોડી વાત કરો. તમારી આપણી ઉંમર સરખી છે, મારી બી 72 વર્ષની ઉંમર છે, અને જીવનમાં બધા રંગ રોગ જોયા છે બધા. હા, હું કરું છું, એનાથી આગળનો રસ્તો લેવા માટે આવ્યો છું. જંગલ હતું અહિયાં, બધા ઝાડપાણા ની શાકભાજી લેવા આવતા હતા. ઝાડપાણ હતું 5 વર્ષની ઉંમરે કર્યો. મારો જન્મ થયો હતો તે ભણવા માટે, એ જયારે હમણાં મારી 72 વર્ષની ઉંમર છે. મને ખબર નથી આ શરીર તારું હોય આપતો તું નહી ને, તું આપતો છું કે હાથ ખરા છે? હાથ મારા છે. હા, તું આપતો નહી. હાથ તારા છે, આ શરીર તારું છે, માથું તારું છે, વાંકો તારું છે, વાત કરું તારા છે, તારું નહીં સીધું તારું, સીધું તારું છે. આ બધું મારું છે, આ બધું મારું જ છે. શું પણ કહી શકાય કે મારું નથી. મારું નથી પણ એમ પણ કહી શકાય, મારું નથી એમ પણ કહી શકાય, મારું નથી એમ પણ કહી શકાય. મન ને મનાવી શકું છું, મન ને કહી શકું છું, મન મારું છે. બુદ્ધિ તારી છે, બુદ્ધિ તારી છે. હું બુદ્ધિ નથી, હું બુદ્ધિ નથી. બુદ્ધિ તારી, બુદ્ધિ નહીં બગડે છે, સુધરે છે, માટે બુદ્ધિ તારી છે. પણ ચિત્ત તારું છે કે ચિત્ત જે ભટકવા જાય તે તારું છે? એ કેળવી શકાય છે, કેળવી શકાય છે, કેળવી શકાય છે. હા, અહંકાર, અહંકાર તું છું પણ અહંકાર તારો છે. અહંકાર તું છું કે અહંકાર તારો? મારો છે. આ બધાના માલિક તું, આ બધાના માલિક કે તું પોતે આત્મા અને આ જે માલકી ની વસ્તુ છે તે કરે ને, આ બે સમજાય છે ને? આત્મા દહી નો ભેદ, દહી બધું વિનાશી, મન અહંકાર શરીર ઇન્દ્રિયો વળી વાંચો અને આ એનો વિનાશી, માય વિનાશી. મને શું ખબર ક્યારે, મને ખબર નથી ક્યારે હશે. અંકીવાળા કે જગત તો ખૂબ પ્રશ્ન, ગમે તે પ્રશ્ન પૂછો ને, સુખ દુઃખ બીજું બીજું કર્મ એવી જે આવે પૂછો, જન્મ મરણ જગત તાર્યા કરે. કોઈ ધર્મે અમારી કોઈ છે નહીં, જે ધર્મ બે લોકો છે તે રીતે નાના છોકરો બાબો ભગવાને બનાવી દુનિયા અને મોટા સંતો ભગવાન દુનિયા બનાવી દુનિયા, એ લૌકિક વાત કહેવાય. મારો બાબો જોણે સંતે જોણે એ વાત કેવી કહેવાય? લૌકિક વાત. અમે એક શબ્દ એક તથ્ય નથી, જગત માં જે ચાલુ છે ધર્મ એમાં સત્ય નથી, એ રિલેટિવ છે. કેવું છે? સત્ય નથી, બરાબર છે. એટલે સપના ની વાતો છે બધી. પણ અહીં જાગૃત વાતો છે, એટલે બે ની વાતો જોવી પડે ને. પેલી સપના ની વાતો છે, સપના ની ઉગાડી વાતનું સપનું. એ બંધો સપના અંદર જગત ના અંદર ઉપર જાણે છે કે આ બંધ મુકુંદભાઈ ખરેખર મુકુંદભાઈ છો? લૌકિક માં તો ખરેખર મુકુંદભાઈ, લૌકિક માં તો ખરેખર મુકુંદભાઈ, અલૌકિક ની ટપાલ તમે લઈ લો છો ને? હા લઈ લઉં છું, લઈ લઉં છું. મુકુંદભાઈ ને ગાળ આપે તો તમારી ટપાલ લેવાની શું જરૂર? લૌકિક માં તો રાગ દ્વેષ આવવાના જ ને, લૌકિક માં રાગ દ્વેષ બધા આવવાના જ. મુકુંદભાઈ છો એવી રીતે વર્તો છો અને કહો છો હું આત્મા છું, એટલે મેળ ખાય. કેમ કેમ કે બાળક જે છે એમ સમજે છે કે આ ભગવાને દુનિયા બનાવી છે, અને સંત બી કે છે કે દુનિયા બનાવી છે. એવી રીતે બાળક કહે છે કે દુનિયા ભગવાને બનાવી છે, બાળક કહે છે કે દુનિયા ભગવાને બનાવી છે, સંત પણ કહે છે કે દુનિયા ભગવાને બનાવી છે. એ રીતે જે જીવો અહીંયા જીવે છે એ લોકો પોતાનો દેહ ધારણ કરીને દરેક આત્મા જ છે, એ દરેક આત્માએ એનો પોતાનો પાઠ તો ભજવવો જ પડે એને. તો દરેક જીવ જે જન્મ લીધો છે અને દેહ ધારણ કર્યો છે એ લોકો એ પોતાનો પાઠ તો ભાગ ભજવો પડે ને, જે દેહ ધારણ કર્યો, જે નામ ધારણ કર્યું. પાઠ ભજવવામાં પાઠ પણ હું જ છું એમ માને છે, હું જ છું એવું માનો છો. હું જ છું એમ જો ન માને તો ધારણા રહેતી નથી. નાટકી હું હું હોવું, નાટકી ડ્રામેટિક હું હોવું, આ ડ્રામેટિક હું નથી. તો ધારણા કેમ રહે, જીવન ની ધારણા કેમ રહે, જીવન ની ધારણા કેમ રહે? જીવન ની ધારણા જે જીવન જીવવા માટે છે એ ધારણા કેમ રહે? એ સારી રહેવા માટે સમજવે ને, સારી ધારણા સારી રહેવા માટે સમજ તો જોઈએ ને. સમજ તો બધું જોઈએ. આ તો નબળી કહેવાય ને, હું મુકુલ થઈ છું. આ બિલીફો ને દૂર કરવા માટે શું કરવું જોઈએ? સંતો કે જે કઈ કે છે એમ કે આ ભગવાને દુનિયા બનાવી છે એટલે એમ લઈએ છીએ આપણે, પણ જ્યાં સુધી એનું રિયલાઇઝેશન અથવા એની અનુભવ ત્યાં સુધી ન થાય કે આ મુકુંદભાઈ નથી અથવા આ આર્કિટેક્ટ નથી અથવા ફલાણા નથી, તો એ અનુભવ કરવા માટે કઈ વસ્તુ આપણે ધારણ કરવી જોઈએ? જગતમાં એમ કહે છે બધે કે ભગવાને બનાવ્યું અને એ રીતે બધું જીવન ચાલે છે બધાનું. પણ જયારે ખબર પડે કે મુકુંદભાઈ, હું મુકુંદભાઈ નથી, હું આત્મા છું, એ ક્યારે ખબર પડે તો પછી જાય, ખબર પડ્યા વગર શું કરે? અનુભવ માં કેવી રીતે આવે? રાગ લઈ લે તો અભિનય કરે, ખાતું કરે નહી, એટલે આસક્તિ ના રહેવું જોઈએ એવું ખરું? હા, દેખાવ ખાલી અભિનય, અને આ તો ખાતું રહે. તો એ આજે અભિનય કરવા માટે, સાચામાંથી અભિનયમાં આવવા માટે શું કરવું જોઈએ? અભિનય કરવા માટે શું કરવું જોઈએ? એટલે એમાં કરતા નથી, એમાં કરતા માણસ કોઈ કશું કરી શકે નહીં. ભગવાને જો કરતા હોતા દુનિયામાં ભગવાન કરતા નથી, કરતા છે નહીં. સાયન્ટિસ્ટ કર્યું છે, અકસ્માત માનીએ છે એ બાબતમાં કેમ તમે કેવું બોલો છો? સર, મારે કેવું પડે, ગોડ ક્રિએટ ઇઝ કરેક્ટ બાય ક્રિશ્ચિયન વ્યૂ પોઈન્ટ, by Indian viewpoint, by Muslim viewpoint, not by fact. By fact, the world is the father picture. What is the father picture? It's a mess. That is very good stuff. It's a thing I'm thinking about. Appearing in the vision of the father picture. લૌકિક માં માણસો જીવે છે, બધું સમજે છે કે આ બધી ભૂલ ભુલામણી, ભૂલ ભુલામણી જ છે, છતાંય ખબર નથી એને જીવી રહ્યા છે. અનુભૂતિ જાગૃતિ કરવા માટે અથવા ભગવાન જે કહેવામાં આવે છે, બધા માણસો જો ભગવાન, હું મારી જાતને મારે ભગવાન કહું, તો એની અંદર કઈ જાગૃતિ અથવા શું કેળવવું જોઈએ? એ બધો અનુભવ મેળવવા માટે શું કરવું જોઈએ? આ બધો અનુભવ કે જાગૃતિ મેળવવા માટે શું કરવું જોઈએ? જાગૃતિ આવે તો પછી લૌકિક દુનિયા ઉડી જાય. જાગૃતિ આવે કે પછી લૌકિક દુનિયા ઉડી જાય, દેહ ધારણ કરવાની જરૂર છે. તો આ દેહ ધારણ કરવાની જરૂર શું? દેહ ધારણ કર્યો તો જુદા આત્મા સાથે લૌકિક ભાષાના જે સંબંધો બંધાય તો એની અંદર જાગૃતિ થી શા માટે સંબંધો ન રહે? શું કીધું? જુદા જુદા આત્માની સાથે, જુદા જુદા આત્માઓ સાથે સંબંધ રહે છે તો લૌકિક દુનિયામાં તો એ જાગૃતિ સાથે બધા સાથે સંબંધ કેમ રહે? જાગૃતિ પૂર્વક સંબંધ રહેવો જોઈએ બધા જીવો સાથે, એ કેમ ન રહે? જયારે અનુભૂતિ કરવાનો સવાલ આવે તો દેહ ધારણાનો સવાલ રહેતો નથી, પણ જયારે પૃથ્વી બનાવવામાં આવી છે અથવા દુનિયા બનાવવામાં આવી છે તો એનો અર્થ એમ છે કે એનું અસ્તિત્વ જરૂર છે. અસ્તિત્વમાં દરેક આત્મા એ જે કઈ પોતાનો પાઠ ભજવવાનો છે અથવા પાઠ લીધો છે એ પાઠ પૂરો કરવો જોઈએ. એ પાઠ પૂરો કરવા માટે જાગૃતિ સાથે પાઠ પૂરો કરીએ તો જે બીજા આત્મા હોય, જે કઈ તે ધારણ કર્યો હોય, તો એની સાથે જાગૃતિ સાથે સંબંધ કેળવીને કેવી રીતે કરી શકાય? બધા આત્માઓ સાથે જાગૃતિ પૂર્વક સંબંધ કેમ જાળવી શકાય? એ ટૂંકામાં બધા જીવો સાથે જાગૃતિ પૂર્વક વ્યવહાર કેમ કરી શકાય? જાગૃતિ નથી ને વ્યવહાર જાગૃતિ જાગૃતિ આવે કેવી રીતે? હલ બલાવો હલ બલાવો તો ઘણા ઊંઘી જાય. કારણ શું? એનાથી સુષુપ્તિ જે છે એને બીજા દૂર કરી શકે કે જાતે દૂર કરવી પડે? સુષુપ્તિ જે છે એને બીજો જાગૃત કરી આપે કે પોતાની પોતે જાગૃત કરવું પડે? સુષુપ્તિ છે જે વેપાર સુષુપ્તિ છે એને જાગૃત બીજો કરી આપે કે આ પોતે પોતાનું કરે? શું જાગૃત નહીં તો લૌકિક માં દરેક આત્મા કે દેહ ધારણ કરનાર વ્યક્તિ આપોઆપ જાગે છે, સુષુપ્તિ થી દૂર થાય છે એ ક્યાં? દરેક લૌકિક દુનિયામાં, હા લૌકિક દુનિયામાં દરેક વ્યક્તિ, લૌકિક દુનિયામાં દરેક વ્યક્તિ કેવી જીવે છે? સુષુપ્તિમાંથી પોતાની મળે જાગે છે. એટલે આ તો લૌકિક છે ને, લૌકિક માં જાગે છે. આ તો આપણી માં તો લૌકિક માં જાગે છે. તમે જાગો ખરા, અઢી વાગે ઉઠવું તો મન નું અલાર્મ મૂકે તો અઢી વાગે ઉઠાય. બરાબર છે, પણ એની અનુભૂતિ કેમ થાય? એની હવે મારી જાતને ભગવાન કેવડાવું હોય તો શું કેવાય? મારે મારી જાતને ભગવાન કહેવાવું હોય તો કેમ કહેવાય? મારે મારી જાતને ભગવાન કહેવડાવવું હોય, હા તો આપને દાદા ભગવાન કેમ કહે છે? આપને દાદા ભગવાન કેમ કહે છે? મને પણ કહેતા નથી દાદા ભગવાન. દાદા ભગવાન નું પ્રગટ થયા કે હું પોતે જ્ઞાની પુરુષ છું. સમજો ને, હું પોતે જાણી દઉં છું. દાદા ભગવાન પ્રગટ થયા છે એમને. તમારા ત્યાં જેમ દાદા ભગવાન પ્રગટ થયા છે, તમે જ્ઞાની પુરુષ છો, તો એમ અહીંના બધા હાજર રહેલા આત્મા અથવા વ્યક્તિઓ એને એની અનુભૂતિ કેવી રીતે થાય અથવા જ્ઞાની પુરુષ કેવી રીતે થઈ શકે? એ તો સત્પન છે એટલે ચાર ડિગ્રી મારો કેસ છે. એ પછી ઓછી શકું છું કે આ ભગવાન સૌ પ્રથમ નાશ છે અને હું હજુ જ્ઞાની પુરુષ છું. મારે ચાર ડિગ્રી પૂરી થાય કારણ મારો એ પદ કાપો થાય, મારા પ્રત્યે એ પદની ઈચ્છા પણ નથી. મારા તો જે શું હું પામે છું એ શું જગતના લોકો પામું, જે સુખ જગતના લોકો પામો એટલે જગતના જે લોકો છે એ અલૌકિક કેવી રીતે થાય? જગતના લોકો પામે આપ કહો છો તો જગતના લોકો આ બધું અલૌકિક કેવી રીતે પામે? એ કેવી રીતે પામે? તમે આપી શકો ખરા ને? આપ આપી શકો ખરા ને? બરાબર છે, પણ આપે હમણાં કીધું એમ તમે જ્ઞાની પુરુષ છો અને દાદા ભગવાન જુદા છે, તો એક વ્યક્તિ અથવા એક આત્મા બીજા આત્માને કઈ આપી શકે ખરા? આપ જ્ઞાની પુરુષ છો, દાદા ભગવાન પ્રગટ થયા છે, તો એક આત્મા બીજા આત્માને કઈ આપી દે ખરો? એ પ્રગટ કરી આપો. કેવી રીતે જાગૃતિ આપણે પ્રગટ કેવી રીતે થાય? તો એ પ્રગટ કેવી રીતે થાય? આપવા લેવાનું દેનાર ગૌરવમાં અને આપનાર ગૌરવમાં એ બ્લન્ડર્સ અને મિસ્ટેક્સ હોવા જોઈએ કે ન હોવા જોઈએ, અનુભૂતિ થાય છે? બ્લન્ડર્સ અને મિસ્ટેક રાખવાથી અનુભૂતિ થાય? પોતાના બ્લન્ડર અને પોતાની મિસ્ટેક ને લઈ લાતારી ભગવાન એ ઉપરી નથી, ભગવાન તો તમારું સ્વરૂપ છે. લાચારી દૂર કરવા માટે શું કરવું? લાચારી જાય. ભગવાન નું ધર્મ શું છે? જાણવું, સમજ કરવું એ ભગવાન નું ધર્મ. કરવું એ મિકેનિકલ છે. કશું કરવાનું નહીં, કોરવાનું જ નહીં, કરવાનું બહાર બધે જો સપનામાં ધર્મ ધર્મ ચાલે છે. બધા ધર્મો એ ત્યાં કરવાનું, આમ કરવું છે એમ કરવાનું, જાણવાનું સમજીને મોટે ચાલ્યો. આપણે જે કહીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કર્યા વગર રહેતી નથી. કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કર્યા વગર રહેતી નથી. કોઈ પણ વ્યક્તિ કઈ પણ કર્યા વગર રહી શકતી નથી. કર્મ તો કરવું જ પડે. કર્મ તો કરવું જ પડે છે. કરવાથી સમજદારી વધે છે કે ન કરવાથી સમજદારી વધે? કરતા ભાવે કરે છે, એવું ના હોય. કરતા ભાવે કરે છે, મેં કર્યું. કરતા ભાવ ના હોય, બોલે કરો ને છોકરો મરી જાય, સાચું રહે વિજ્ઞાન. ભગવાન આ ઈચ્છા હતી ને ભગવાને બધાયું ઈચ્છાવાળો દેખાડો કહેવાય. શું કહેવાય? દેખાડો. જેને કઈ પણ ઈચ્છા છે દેખાડો છે. ઈચ્છાઓ દેખાડો ગયા કેટલી લાગે પાછો ઈચ્છા વગર અસ્તિત્વ રહે ખરું? ઈચ્છા વગર અસ્તિત્વ રહે ખરું? ઈચ્છા વગર અસ્તિત્વ રહે ખરું? અસ્તિત્વ ઈચ્છા વગર, ઈચ્છા જો ન હોય તો અસ્તિત્વ રહે ખરું? કોઈ પણ પ્રકારની ઈચ્છા છે, નિરીક્ષે ગમતું નિરીક્ષે નિરીક્ષે સંપૂર્ણ નિરીક્ષા છે. જયારે એક વિચાર સ્કીનો પણ ના આવે, વિચાર ના આવે, સંપૂર્ણ વિચાર ના આવે, સોનાની જરૂરી કોઈ દિક્કત નહીં, સોનારી દીક નહીં, લખી દીધી નહીં, મારની દીક નહીં, ચીંતી દીધી નહીં, કોઈ પણ પ્રકારની જીગ નહીં. ત્યારે સ્વતંત્ર થયા ગયા. ભગવાન પણ એના ઉપરી ભીખવા ભગવાન ઉપરી જેટલા ભીખવા છે એમને ભગવાન બધા કરી શકે, બધા કરી શકે, ઈચ્છા વગર રહી શકે, બધા ઈચ્છા વગર રહી શકે, બધા જીવો ઈચ્છા વગર રહી શકે. જ્ઞાની પુરુષ થાય એટલે આનું જીવન પ્રચાર થયું એટલે ફરે નીકળી જાય. બીજા બધા જગત તો આવું નવું ચાલે અનંત કાળ સુધી આવું નવું ચાલે. આ જગત ને બનાવ્યું લોકો કહેશે સાયન્ટિફિક વાત છે એટલે લોકો ને સમજાય નહીં. દરેક જીવ ની જે અપેક્ષા છે તે શાંતિ. આ જો આદિ અનંત ચાલવાનું હોય, આદિ અનંત ચાલવાનું હોય તો દરેક જીવ ની જે અપેક્ષા છે શાંતિ સુખ અને સંતોષ, શાંતિ સુખ અને સંતોષ એ કેવી રીતે મળે? શાંતિ સુખ અને સંતોષ એ કેવી રીતે મળે? એને સુખ જોઈતું હોય, શાંતિ જોઈતી, સંતોષ જોઈતી હોય ત્યારે આ જગત માં દરેક જીવોને શાંતિ દુઃખ ને સંતોષ આપવું. દુઃખ જોઈતું હોય ત્યારે દુઃખ આપો, જે જોઈતું હોય આપવાની શરૂઆત કરો. આપી શકાય? આપી શકાય? આપી શકાય, નહીં તો આપી રહ્યા છો. કોઈને કોઈ પ્રકાર દુઃખ આપી રહ્યા, સુખ આપી રહ્યા, આ એક આપી રહ્યા, ઊંઘમાં આપી રહ્યા. એ ખાલી સમજપૂર્વક આપો. હા, એ સમજપૂર્વક કેવી રીતે નક્કી કરો કે મારા બધાને દુઃખ બાબુ પૂછવાની જરૂર નથી. ધર્મમાં એક જ ટૂંક આવી ગયું, બધું આવી ગયું અને મુક્તિ જોઈ તે મુક્ત બુદ્ધિ પાસે જ આવે. મહેનત કરી ના પડે, કારણ મોક્ષ મુક્તિ એ સરસ છે, સુખરૂપ છે, પ્રાપ્તિ મુક્તિ મોક્ષ દાદા પ્રશ્ન મહાન છે. મુક્ત થવું સારું કે દુનિયાની અંદર જાગૃત રહેવું સારું? મુક્ત થવું સારું કે દુનિયાની અંદર જાગૃત રહેવું સારું? જાગૃત રહી જવું છે સારું. હા, જાગૃતિ માં ગમે તેવી અજાગૃતિ હોય પણ દુનિયા નો સ્વભાવ છે એ પશુ અજાગૃત થઈ જાય. દુનિયાનો સ્વભાવ છે કે અજાગૃત થઈ જાય, કારણ વિષય વિષય ના અધીન છે. કસાય વિષય કસાય ના અધીન છે, વિષય ના અધીન ના હોતો. અને મુક્તિ ને ભક્તિ ની જરૂર નથી આવે, અનાથ સુખ ની જરૂર છે. જગત આખું જીવ માત્ર દુઃખ ને પડે, દુઃખ કોઈ જીવને પ્રિય નથી. માટે દુઃખ મનુષ્યમાં મળ્યું તે દુઃખ અંતે દુઃખ વાળું હોવાથી લોકોને ગમતું નથી. કારણ કે કેમ તમારે શું જોઈએ છે? કારણ કે ભાઈ આવો દુઃખ વાળું ના હોવું, સુખ કાયમ ન હોવું. કારણ કે આ તો કલ્પિત સુખ છે અને કલ્પિત દુઃખ છે. કારણ કે ભલે કલ્પિત સુખ હોય પણ અમને દુઃખ ના હોવું જોઈએ, ભલે કલ્પિત સુખ આ પર આવે. પોતાનું સનાતન સુખ સ્વાભાવિક સુખ એ પ્રાપ્ત થઈ જાય એટલે ત્યાં કલ્પિત સુખ આવે, એટલે કાયમ ની સુખ પછી એક સાથે દુઃખ આવે છે. નિરંતર પરમાનંદ છે જે કાયમ નો સુખ વાળો હોય તેનું સુખ એટલું બધું ઉભરાય હિન્દુસ્તાન ના લોકો માટે અધિકાર છે. સુખ અને દુઃખ આ બે મનની સ્થિતિ નથી? સુખ અને દુઃખ એ શું મનની સ્થિતિ નથી? મનની સ્થિતિ છે, મનની સ્થિતિ છે. આપડે કહીએ કે ના મને કઈ વાંધો નથી લાગતો દધેલે ને મન મનને ના કહીએ એટલે પણ દધેલું ખબર પડે છે એ એક માણસ હોય એ બહુ જ નરમ હોય અને એ દાજી ગયું હોય તો એને બહુ દુઃખ લાગે અને એક નરમ હોય નહીં એક નરમ નરમ માણસ હોય નરમ પ્રકૃતિ નો માણસ જો હોય એ દાજી ગયો હોય તો એને બહુ દુઃખ લાગે અને એક જાડી ચામડી નો હોય જાડી ચામડી નું ખડતલ હોય ઘણી વખત દાજો હોય કેવડે આવશ્યક પૂરતો રહેવાનો આવશ્યક કેમ કરી વ્યક્તિ ને કોઈ પણ વ્યક્તિ ને દુઃખ તો ભોગવવું પડવાનું આપણને લાગે છે કે એને લાગ્યું ભોગવવું પડે કૃષ્ણ ભગવાન ને ભોગવવું પડે આપણને લાગે છે હા એમને નથી લાગ્યું હા એ આપણને લાગે છે કે એમને દુઃખ ભોગ્યું પણ એમને નથી લાગતું કે એમને દુઃખ ભોગ્યું છે અત્યારે મને દુઃખ પડે તો તમને એમ લાગે એમ દુઃખ પડે તો એમનું ના કારણ પોતે જુદા છે એ દરેક વ્યક્તિ ને એ રીતનું અનુભૂતિ કેમ થાય એ દુઃખ વિભાગ થી ગુણ પોતે જુદા પડી શકાય પોતાના ભૌતિક વાસન માં છે ફોરિંગ માં રહેતા નથી અને દુઃખ ફોરિંગ માં કેમ હશે ફોરિંગ માં જે ફોરિંગ માં રહેશે તેને અસર કરે હોમ માં રહેશે તેને આ તો હોમ માં કેવી રીતે જાવ હોમ માં કેવી રીતે જાવ પણ જીવ મોક્ષે જાય તો ઈ એન્ડ ગણાય ડેવલપમેન્ટ માં આ જગત નું બિગિનિંગ ને એન્ડ નથી જીવ તો મુક્ત સ્વરૂપે જ છે પણ માન્યતાઓ છે તે માન્યતાઓ છૂટી જાય એટલે છૂટી જાય બે સાથે રહેવાથી માન્યતા ઉભી થઈ વિશેષ ગુણધર્મ થયા છે તેથી બંધેલો છે બે છૂટું કરી આલે એટલે પછી છૂટી જાય તો આમ કઈ નવું કશું નહીં કારણ કે ના કહે જગત ના એમ ના કહેવા જગત જગત સ્વરૂપે આવ્યું આવું છે સૂર્ય ચંદ્ર તારા બધું આવું જેટલા મોક્ષે જાય તો એ બધે બીજા આવવા પાંચ હજાર મોક્ષે જાય પાંચ હજાર પેલા આ બીજા આવવા પડવાના તો એ ક્યાંથી આવ્યા કરે નવા જીવો ક્યાંથી આવ્યા કરે જગત માં અજીવ રાજ્ય માંથી આવવાના એ શું અજીવ રાજ્ય એટલે શું અવ્યવહાર રાજ્ય અવ્યવહાર રાજ્ય એટલે વ્યવહાર માં અવ્યવહાર રાશિ ના જીવો અનંત જીવો છે વ્યવહાર માં આવવાના અને વ્યવહાર માં જેટલા જીવ મોક્ષે ગયા એટલા બીજા વ્યવહાર માં આવે એટલે વ્યવહાર તેવો તેવો રે કર્યું આગુબાજુ થયેલું ના દેખાય અવ્યવહાર જીવ વ્યવહાર માં આવે હા પછી અવ્યવહાર જીવ માં ખલાસ ના થઈ જાય અવ્યવહાર જીવ વ્યવહાર માં આવતા જાય તો ત્યાં ખલાસ ના થઈ જાય અવ્યવહાર જીવ અનંત માંથી ઓછું ના થાય ને વ્યવહાર માં સંખ્યાત માં ઓછું થાય અસંખ્યાત માં ઓછું થાય પણ અનંત માં ઓછું ના થાય અનંત માં ઓછું ના થાય શું થયું અનંત માં ઓછું ના થાય સંખ્યાતમાં ઓછું થાય અસંખ્યાતમાં ઓછું થાય એટલે મોક્ષ જેટલા જીવ જાય એ બી અસંગ અનંત ક્યાં પણ અનંત મનુષ્ય એકલા, બાકી તો બધા આનંદ છે. એટલે એ સંખ્યા મનુષ્ય એકલા જ સંખ્યા, બાકી બીજા નામ છે. એટલે અનંત કે અનંત કેવાય ને, અનંત ના કેવાય ને, સંખ્યાત માં નહી અને અનંત માં નહી. પતિ કાય છે, દેવ કાય, વાયુ કાય, જીવ કાય, આ બધા જે છે અનંત હોય તો અમારી ઓછું થાય, બીજા આવવાની જરૂર જ ના પડે. હા, અસંખ્યાત અને અનંત નો, અસંખ્યાત અને અનંત એનો ભેદ શું છે? અસંખ્યાત અને અનંત એનો ભેદ શું છે? ખૂટે નહી એનું અસંખ્યાત, ખૂટે ખૂટે એનું અસંખ્યાત, ખૂટે ખૂટે એનું અસંખ્યાત. પડવા જોઈએ બીજા, એ અપેક્ષા. અહીં અનંત હોત તો પછી બીજા નાખવાની જરૂર નહીં. હવે બરોબર, અને સંખ્યાત અને અસંખ્યાત માં ફેર, સંખ્યાત અને અસંખ્યાત માં ફેર, સંખ્યાત ગણી શકાય, ગણી શકાય છે, કોઈ ગણતરી જ નહીં. ખરેખર એ અંત આવતો નથી, અસંખ્યાત નો આવે, પણ તેટલામાં બધા અવ્યવહાર માંથી વ્યવહાર માં આવી જાય છે. બીજા પડે એટલે પછી કરે. પાંચે ગયા બોક્ષ, પાંચે આવ્યા. એટલે એટલે આમ ક્વોન્ટિટી એટલી ને એટલી જ રહે છે, એની સંખ્યા એટલી ને એટલી જ રહે છે. અસંખ્યાતમાં અસંખ્યાતમાં સંખ્યા બે વસ્તુ છે, એનું વેચાણ. દાદા, તમે કહ્યું છે કે જગત ની વ્યક્તિ અડધી થઈ જવાની છે, તો ઈ જીવો ચિરંજ ના રૂપે જ રહેશે? ઈ જીવો, મનુષ્ય જીવો ચિરંજ ના જ રૂપે પાછા અહીંયા રહેશે? Thank you. લોક તો ખબર પડે કેવો કેવો દેખાય, પણ આલોક કેવી દેખાવ પડે જ્ઞે વગર કેવી રીતે આત્મા જાણે? પૂછે છે કે બ્રહ્માંડ માં લોક અને અલોક બંને છે, કે અલોક માં કોઈ જ્ઞેય નથી, પરમાણુ નથી એટલે જ્ઞેય નથી. તો આ જે તીર્થંકરો એ જોયું અલોક ને પણ જોયું, તો એ કેવી રીતે જોઈ શકે? ત્યાં તો કઈ છે જ નહીં જોવા માટે. આત્મા ત્યાં એ જોવા જાણી કેવી રીતે શકે? આવું બધું આત્મા નું કરીને મમા ત્યાં પડે પોતાનું કરતા કરતા ફાવતું ને, અને જાણી શું કરવાનું? પછી યાદ તો રે નહી, તો બધા દોડો બળી જાવ કરો, ત્યાં બોલવાનું.